श्री नारद पुराण पूर्व भाग भाग चार अध्याय 95 नौम संबंधी व्रतों की विधि ने महिमा। सनातन जी कहे छे, हे विपेंद्र हवे हूँ तमने नवमी व्रतों वर्णन कही संभळावुं छुं, जेनु पालन करीने मनुष्य मनोवांछित फल पामे छे। चित्रना शुक्ल पक्ष में नवमी दिवसे श्री रामनवमी व्रत होय छे, तेमा भक्तियुक्त पुरुषे जो शक्ति होय तो विधिपूर्वक उपवास करवो, जे असक्त होय ते मध्यान्ह काळना जन्मोत्सव पछी एक समय भोजन करे, ब्राह्मणोने मिष्टान्नु भोजन करावीने भगवान श्रीरामने प्रसन्न करे, गाय भूमि तल सोनू वस्त्र ने आभूषण वगैरेना दानथी पण श्रीरामना प्रेमने संपादन करी शके छे। जे मनुष्य आ प्रमाणे भक्तिपूर्वक श्रीरामनवमी व्रतनुं पालन करे छे તે સંપૂર્ણ પાપોને નાશ કરીને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે। વૈશાખના બંને પક્ષની નવમીએ જે વિધિપૂર્વક ચંડિકાનું પૂજન કરે છે તે વિમાન દ્વારા વિચરણ કરતો રહીને દેવતાઓની સાથે આનંદ ભોગવે છે। જે શુક્લ નવમીએ શ્રેષ્ઠ મનુષ્ય ઉપવાસપૂર્વક ઉમાદેવીનું વિધિવત પૂજન કરીને કુમારી કન્યાઓ તથા બ્રાહ્મણોને ભોજન કરાવે અને તેમને યથાશક્તિ દક્ષિણા આપીને અગહની એટલે કે માર્ગશીર્ષમાં થતી ડાંગરના ભાતનું દૂધનું ભોજન કરે, જે મનુષ્ય આ ઉમાવ્રતનું વિધિવત પાલન કરે છે તે આ લોકમાં શ્રેષ્ઠ ભોગો ભોગવીને અંતમાં સ્વર્ગમાં સ્થાન પામે છે। હે વિપેન્દ્ર, જે અષાઢ માસના બંને પક્ષોની નવમીની રાત્રે એરાવત પર વિરાજમાન શુક્લવર્ણા ઇન્દ્રાણીનું પૂજન કરે છે તે દેવલોકમાં દિવ્ય વિમાન પર વિચરતો રહીને દિવ્ય ભોગોનો ભોગ કરે છે। હે વિપ્રવર, જે શ્રાવણ માસના બંને પક્ષોની નવમીએ ઉપવાસ અથવા માત્ર રાત્રે ભોજન કરીને કૌમારી ચંડિકાની આરાધના કરે છે, ગંધ પુષ્પ ધૂપ દીપ વિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને અને કુમારી કન્યાઓને ભોજન કરાવીને જે આ પાપહારિણી દેવીની પરિચર્યામાં તત્પર રહે છે તથા પ્રમાણે ભક્તિપૂર્વક તે ઉત્તમ કૌમારી વ્રતનું પાલન કરે છે તે વિમાન દ્વારા સનાતન દેવી લોકમાં જાય છે। ભાદ્રપદ શુક્લ નવમીને નંદા નવમી કહે છે, તે દિવસે જે નાના પ્રકારના ઉપચારો દ્વારા જે દુર્ગાદેવીની વિધિવત પૂજા કરે છે તે સોમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। કાર્તિક માસના શુક્લ પક્ષમાં જે નોમ આવે છે તેને અક્ષય નવમી કહે છે, તે દિવસે પીપળાના વૃક્ષના મૂળ પાસે દેવતાઓ ઋષિઓને પિતૃનું તર્પણ કરીને સૂર્યદેવતાને અર્ધ આપો, ત્યાર પછી બ્રાહ્મણોને મિષ્ટાન્ન ભોજન કરાવીને તેમને દક્ષિણા આપે ને સ્વયં પણ ભોજન કરે। આ પ્રમાણે જે ભક્તિપૂર્વક અક્ષય નવમીના દિવસે જપ દાન બ્રાહ્મણ પૂજન અને હોમ કરે છે તેના તે બધા કર્મ અક્ષય થઈ જાય છે એવું બ્રહ્માજીનું કથન છે। માર્ગશીર્ષ શુક્લ નવમીને નંદિની નવમી કહે છે, જે આ દિવસે ઉપવાસ કરીને ગંધ વગેરેથી જગદંબાનું પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। હે વિપ્રવર, પોષ માસના શુક્લ પક્ષની નવમીએ એક સમય ભોજન કરીને વ્રતનું પાલન કરતા રહીને મહામાયાનું પૂજન કરવું, આનાથી વાજપેયી યજ્ઞફળની પ્રાપ્તિ થાય છે। માઘ શુક્લ નવમી લોક પૂજિત મહાનંદાના નામે પ્રસિદ્ધ છે, જે માનવોને માટે સદા આનંદદાયિની છે। તે દિવસે કરેલું સ્નાન દાન જપ હોમ અને ઉપવાસ બધું અક્ષય થઈ જાય છે। હે દ્વિજોત્તમ, ફાલ્ગુન માસના શુક્લ પક્ષની જે નવમી અહીં વનમી લખેલું છે પણ જે નવમી તિથિ છે તે પરમ પુણ્યમય આનંદા નવમી કહેવાય છે, તે સર્વ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે। જે તે દિવસે ઉપવાસ કરીને આનંદાનું પૂજન કરે છે તે મનોવાંછિત કામનાઓને પ્રાપ્ત કરી લે છે। અધ્યાય 95 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।